કારણ કે પોતે જેવો જેવો કલ્પના કરે તેવો થઈ જાય પોતે. કેવો થઈ જાય? હું તો તે લેફ્ટનન્ટ છું, આમ છું, તેમ છું, એવો થઈ જાય. હું અજ્ઞાની છું કે એવો થઈ ગયા, હું ક્રોધી છું તો એવો થઈ જાય. જેવું કલ્પના કરે તેવો થઈ જાય. તેથી આપણે એમને શું કરાય છે, હું શુદ્ધ આત્મા છું એ કરવા કલ્પના તેવો થઈ જતો જાય. આપણે જે દેખાડ્યું છે એ તેવી તેવો થતો જાય છે. પાંચ વાક્ય આપે બધા પાપ તો થતો ને પ્રવીણ નો, તારે શું લેવા દે? એટલે પારખી વસ્તુ આપડે માથે લઈએ તો આપણે પાસે તહેવાર થઈ જઈએ. તમે સમજાયું? આ વિજ્ઞાન છે. જય સત્ય. ચિંતવે તેવો થઈ જાય તરત પાછો વારે નહી. અત્યારે કણીઓ કે સાહેબ હું બહુ માદો થઈ ગયો છું, બહુ માદો. હું કહું ના, તું ના બોલી જાવ. આપડે તો એવું કહેવાનું કણીઓ માદો છે. આપડે કહીએ એટલે આપડે માદા જ થઈ જઈએ, જે બોલ્યા તારે હાથે જ થઈ જાય કે ના થઈ જાય? અને હું અનંત શક્તિ વાળો છું, બોલજે. હું અનંત શક્તિ વાળો છું. જીગડ કેવો થઈ જાય? શક્તિ વાળો. ખરો એ હું કઉ છું ભાઈ, આ બધાને ભાંજળે તમે ના કરતા, તમે કામ કરે જાઓ. પારખું કામ હોય ને એ રીતે, દાદા નું કામ હોય, દાદા નું કામ હોય એટલે કરે જ. બીજી બધી ના રાખે તો બુદ્ધિ થી માપવા જાય ને તો કઈ જડે જ નહીં. અમને તો મને દેખ જાય છે ને તો મને ચોપડા દેખાય છે. લોકો ચોપડા ને પછી હું તો ચોપડા નહીં છું, પણ મને ભાઈ તમને તમારું સર્વે દેખાય. બીજી કઈ માં તમારું ઉત્પાદન કેટલું બધું આમ થશે ને આમ થશે, બે ગુણ્યા બે ને ચાર ગુણ્યા ચાર ને બધું ઘણા દઈએ. તેથી આ વ્યવસ્થિત ના કર્યું તો ચિંતા ચિંતા કરશો નહીં, કામ કરે જાઓ. એટલે આપણે ગરીબદ નહીં કરવાની, કામ કરે જાઓ. અને કામ કરી કેવું ઘર દાદાએ વાપર્યું હોય એ ફાવે કે ના ફાવે? બીજું ઉપાધિ માં નહીં પડવાનું. આપણે બધા એવિડન્સ મળી રહ્યા છે. શું કહ્યું? અને કોઈ ભૂલકારે લખે છે મારા જેવા કે તમને આવડતું નથી, તે પણ નોંધ લેવી. શું કહ્યું? એ પાછો છે તો મૂકવો નહીં, કારણ કે એ એટલે આપણે આપણા કામમાં જાગૃતિ રાખે છે. શું કહ્યું? જે જાગૃતિ હોય તો મારે શબ્દ નીકળે, અમારો શબ્દ નીકળે નહીં બધા. અમારો શબ્દ આવું તો જરૂરિયાત નીકળે નહીં. ખબર પડે ને? કારણ કે અમે એ પક્ષના નહીં ને, એ પક્ષના નહીં. કોઈને કશું કહેવું છે એ પક્ષ જ નહીં અમારો. એ પરણે નીકળે બધો, અમે ના કહીએ તો એ પરણે નીકળે. લાભ ને માટે કેવાનું છે ના, પણ આજ તો પાકો ચીકડો જેવા લોકો થઈ ગયા. કેવા થઈ ગયા? તમારી છટક મારી શકે છે આવા દાખલાઓ આપીને. કેમ એ આવડતી હતી નઈ, બીજી ફરી કરે છે. હવે પ્રકૃતિ વધી અને પ્રકૃતિ આવી છે ને, હું બીજી રીતે પામ એટલે તો બધા મારું પેલું કરે ને કરે બધા ત્યાંથી હું બીજી રીતે કામ લઉં છું. મારું તો તમે જે રીતે કહો એ કરે, તમારી વાત જુદી છે. તમે જે રીતે કહો એ કરે જ બધા એમ કે છે. ના પણ એવું નથી કે તમે બીજી રીતે જ્ઞાન ના આપેલું તો બીજી રીતે લઈ શકે નહીં. તમે થશે નહીં જ્ઞાન આપેલું માટે તમે બીજી રીતે લઈ શકો તો બીજી રીતે કહો તો બહુ ફેરફાર છે. જ્ઞાન આપ્યા હતા આપ્યા પેલા જે રીતે કહેતા હતા જ્ઞાન લીધા પેલા એ જ્ઞાન લીધા પછી ફેરફાર કરો. તમે સમજો ને બાકી બીજો અભિનય જ્ઞાન ના લીધું હોય ત્યારે ના કહેવાય મારે કરો એ ભાઈ છે કાઢી ના રાખીએ ત્યાં સુધી જડે નહીં. મોગા ભાવ નો માલ બાપ દાદા વખત મોગા ભાવ નો માલ છે એને કઈ એકદમ તો આપી દેવાય કે બધા ને વાતાવરણ માં આનંદ માં રાખો, ભૂલવાર ને આનંદ માં રાખી પછી કામ એવું લેવું. મારી જોડે આવો છો રોજ કઈ કઈ શીખવાનું તો મળે ને, પણ જ્યાં સુધી તમે પેલું ખજેડો નહીં ત્યાં સુધી પેલું ના યાદ કરતા. કારણ કે આ તો આપડે વાર્તા આવેલું એ સી રીતે આપી દેવાય કે છે. બાવીસ ની સાલ નો હોદો 21 ના જન્મ પેલો 21 ની સાલ પેલો જે જન્મેલો હોય તેને તમારે જે કેવો હોય કે 22 ની સાલ પછી ના કહેશો. 22 ની સાલ પછી જન્મેલો એમાં પાછા વોર ક્વોલિટી જન્મેલા બિલકુલ ના કહેવાય. એમાં વોર ક્વોલિટી જે છે એમ તો કશું જ ના કહેવાય. આ વોર ક્વોલિટી કશું જ ના કહેવાય. પણ 22 ની સાલ પછી ઉતર્યો કે 22 ની સાલ બે હોદા પડ્યા 21 ને 22 માં. 21 માં જન્મેલાનો દોષ થયો બધા 100% નો, અને 22 માં 10% લેગા પેટા લેગા વધતા વધતા વધતા 21 ને 22 ઉભરી છે. 21 ને 22 ની સાલ નો હોદો 22 ની સાલ વાળો કોઈ લેગવા જાઉં તો 22 ની સાલ વાળો. બાકી વાર કાલી તો મારે આપે છે. મનોબળ તૂટતા ચાલ્યા. શું થયું? અંતસ્કર નું આખું બળદ તૂટતું ચાલ્યું. અમારા પેલા કઈ ગયા બળવારા હતા એવું નહીં, બળવારા હતા એવું નહીં. સરળ હતા પણ સરળ હશે. સરળ નહી, સરળ સરળ બુદ્ધિ ને લઈને, બુદ્ધિ ઓછી ત્યાં લઈને. હવે બુદ્ધિ હોય તો સરળ રહે જ નહીં એવા હતા. સંસ્કાર બહુ નહીં સારા. આપડા લોકો ગમે એવું કે અમારા ગઢિયા બહુ સારા હતા, પણ એમને એમને જ્યાં જ્યાં સ્કોપ મળ્યો છે ત્યાં સ્કોપ જોડ્યો નથી. તમે હશો ને એટલે અમને કોક વગર આ સીધા રહેલા કેવા છે. તમે સ્કોપ મળ્યા પછી સીધા ના રહ્યો તેનો વાંધો શું છે? પેલા સ્કોપ જ નથી મળ્યો. તમારો તમારો ભાઈ તમારે ઘરે લડે ઝઘડો ચાલતો હોય તો તમારી વાર આગળ ગલકું લટકે એમ નહી કે પાછળ લઉં છું. પછી વાણીઓ ભ્રમણ બધા બીજું રસ્તો જોયો મુંબઈ કેવા છે તમારી બધી મિલકત કરાવ્યા બઉ રેચેડ બધું. શું કશું ધર્મ નો નતા જાણતા? કશું ધર્મ નો તો આંકડો નથી જાણતા. તેથી હું ભાદરગામ ને બધાને કેતો હતો, તમે તો તે કોકરોલી વાળા મહારાજ ની બાદરી છો, એ ડુંડા તો જાય ફરાર તમારું પૂરા તમારા ડુંડા ડુંડા કાપી તો મોકલવાના આપડે ગજન જોયેલું, તમને લાગે છે ખોટું નહીં બોલતો? આપડે ગજન ખોટું નહીં બોલતો જોયેલું. તેમ છતાં એવું નથી, તદ્દન એવું નહીં. 10% એવા સરસ હતા આ જેવા માણસ ના મળે. 10% માણસ એવા હતા. 10% નહીં પણ 5-1% ખરા. કેટલાક માણસ નું જોઈ રહ્યો હતો, આ માણસ ને કેવા એવા માણસ છે. એને ચારિત્ર સાંભળ્યું હોય ને આપણે, એક માણસ તો અમારા ગામના છે, તે 30 વર્ષની ઉંમરે કપડવંજમાં ગયેલા. કપડવંજમાં ગયેલા આ કપડવંજમાં બહુ દેખાડા બહુ હતા. પોતે ગઈડિયા મેં જોયેલા છે, ગઢબડ માં બહુ દેખાડ્યા હતા. તે 30 વર્ષની ઉંમર તો કેવો દેખાડ્યો છે નહીં? એટલે પછી એ કપડા અંદર જતા હશે ત્યારે કોઈ મોટી હવેલી હશે સેટિયાની, પછી કોઈ સ્ત્રી હશે, તેમને એમને દેખ્યા અમને જતા. એટલે એને અજાઈ લાગી કે કોઈ માણસ, કોઈ ભવ્ય માણસ દેખાશે. એટલે ભાઈએ છે ને કોઈ એને ઘેર ગઈ હતી, હશે પેલી નોકરાની બકરાને, તો ભાઈને મોકલી કે ત્યાં બોલાવી લે. પેલા ભાઈ અમને બોલાવાય કે શું છે? તમારો શેઠવાન તમને બોલાવે છે. એ ગયા ગયા અને પછી પેલી ભાઈએ કહ્યું કે મારી ઉંમર 25 વર્ષની છે, મારા ધણી મરી ગયા છે ને, આટલી મોટી મારી મિલકત છે, તો તમે મારી જોડે લગ્ન કરો ગયા છે. બેન હું તો ભણેલો છું, કે આખી મિલકત આપવાની કઈ નઈ. તો એ કેતા હતા શું લોકોને ભાદરમાં? ચાલી ભાદરમાં લોકોને શું કેતા હતા બચાવમાં? એ ના છે નાતરિયા હતી. છોકરો ના થયો થોડી થઈ મારું શું રહ્યું કે એટલે મારું બીજ હોય નઈ બીજ જગ્યા કે પેલી ભાઈ બહુ દેખાડી હતી એમને પોતે મને જાતે પહેલવા બધી મેં પૂછ્યું હું આવું હોય ને ગયડા કાકા તો આ ઉપર કરીને પૂછી લઉં જાતી એને મળે પણ તે જ કેવું નામ છે આપણને કઈ સારું આ તે છે આ બધા ડોસો આવા દેખાય છે પેલા ગધેડા પાસે બે હાર હારણ ગધેડા હાર ઉપર દેખાય અને આ તીર તે જ છે એવું નામ છે આપણને બીજા ગયડા દોહા હોય ને એ ગધેડા જોડે બેહાર તો ગધેડા ઉપર દેખાય કારણ ગધેડા પ્રચાર તારા ગયેલા નહીં ને આવું આજના છોકરા ભૂલસારી કેવાય ત્યાં આપી છે કે પ્રસાદ અમે એવું ચાટેલો એવું નહીં કે અમે એવું ચાટેલો કારણ લોકો ને દેખતા દેખીએ એટલે આપણે ચાટીએ નહીં આપડે ભવન દાદા હતા ને ભગત ક્યાં હતા મંદિર માં જાય ડોલકું બે બાજુ છોપવાનું આટલો પછાદ આપે એટલા સારું મને 18 વર્ષથી પછી ખબર પડેલી એનું તો 12-13 વર્ષ આપડે છોડેલા 18 વર્ષથી ખબર પડે કે ચારી કરવાના તમે અમુક અમુક માં વાણીઓ પાડી બધા શાક બાગ ને ચોરી લઈ કરી લાવે હું અમે શું કરી લાવે પણ મને નોર્મલ માં એક ટીવી બહુ સુંદર હતી ગમતા એ લઈ જાય એમના ખેતર માં બધા શાક બદલા પણ ઘેર બધું ના લાવ્યું કોઈ જાડું ઘેર કશું લાવ્યો ને કોઈ જાડો લાવ્યો નહીં અમુક અમુક ધ્યેય બહુ સુંદર નતો આગળ તો મોરી મોગરી મોરો ખાધો એટલો ખરો બાકી ઘેર નહીં લાવવા પેલા બધા મોંધી લાવવા તો ઘેર લાવ્યો નહીં પણ બહુ સંસ્કાર ખરાબ અને જો તિરસ્કાર તિરસ્કાર ભંગ્યા ઉપર ઢેડા ઉપર હરિજન ઉપર તિરસ્કાર તિરસ્કાર અને રાડેલી ભાઈ ઉપર તમે ઝેરો તેરો સારા તમને અરે નથી થતી તમે ઝેરો તિરસ્કાર બહુ જબરદસ્ત તિરસ્કાર હું તો વિરોધી પાસે કડક કડક ને વિરોધી મને તો બોલાય નહીં આ તિરસ્કાર બહુ તિરસ્કાર અરે કૂતરું જ ઘરમાં બેસી જાય છે ને આ હરિજન તો નહીં ગામમાં બે બે હરકત તો પડી ટકના પાસે દડું બધો કે છે અને પગણા પડે છે કે એ ભાઈ ચાલે તેની પાસે દડું ચાલે એટલે પેલો પગણા ભૂસાઈ જાય ભૂસાઈ જાય અને આગળ કોઈ ટોડ્યું મધો કે છે ત્યાં કોડ્યું બતાવ્યું ત્યાં ફૂકવું હોય ને દુકાન સાહેબ હું આ બિલાડીઓ તમારા ઘરમાં ઝાડે ફરે છે હું તમારા રવડામ ઝાડે ફરે છે પણ તો ચલાવો છે આ નહીં ચલાવતા બિલાડીઓ મોઢામાં દૂધ દહીંમાં મોઢું કાઢ્યું હોય ને તે હું આ દહીં ખાય છે ગણ છે કાતે બિલાડીઓ ટાકી કઈ જાતના લોક છે તેમને તમારો ન્યાય કઈ જાતનો એ તે બંધ કરી મારતા બધી આ જ બંધ કરી છે તે ત્યારે કહે છે કે તમે તો બધી એ હરી પછી આવી હરી કરીને બધા વડા વડા મારું આવું કહે છે ત્યાં મને ના કહેવાય મારા મતલબ કોઈને તિરસ્કાર નહીં આવું બધું તિરસ્કાર મને તિમિલી ધરતા બિલાડી બેસી જાય છે આ બે આવે લોકોને તો ખ્યાલ જ ના આવે તિમિલી તો હોતી તિમિલી નું ભણ જ નહીં હોતું મનુષ્યને મને કોઈ પણ વસ્તુ બોલતા નહીં હશે 10,000 ની તિમિલી આવી ગઈ તારા નીકળી જાય તમને આ બધા ટીવીની બહાર જ ના આવે આપણે સમજાય ને તમને કહ્યું એ તમને કહ્યું ખબર ને એટલું બધું ધ્યાન નથી વાત મને છે એવું નહીં મને ધીમી ધીમે યાદ આવે કે આ બિલાડા કૂતરા બધું થઈ જાય, બિલાડ મળતા એ ચાલે ના નહીં, આ મનુષ્ય કહેવાય. જે રીતે કુદરત રાજી રહે ભગવાન, રૂપિયો મળતો રૂપિયો દેખાતો નથી. જોડા કેટલાક માણસો જોડા છે, એથી ઘેરથી જોડા પહેરી નીકળે તો તલાવ સુધી જોડા પહેરે, પછી તે જોડા કાઢી લઈ પછી લુગડે તે ખેસ ઉપર બાંધી અને ખભે નાખે. જયારે ખરા કોટા ભગવાન થાય ત્યારે જોડો ઘસી જશે. કે શું કે છોકરાનું કન્યા ના મળે તેમાં 70% આવા બબુ ચક્કર. ત્યારે હું આ બધાને કહી દઉં ભાઈ ઉઘાડું પગે, કે ભાઈ આ ખભે બાંધવું તેના કરતા ઉઘાડું કહી નાખો ને, આપડે 70% ઉઘાડે ભરો ને. આ ખભે બાંધવું એ થી ભણતા નહીં લોકો, પાછો જોડો ઉઠી ઉઠી મરી જાવ તો કોટો વાગવાની ચિંતા નથી. જોડો કહેવાય ચિંતા. હા, અરે તારાના ઉઠવા પર આવે ને રાત્રે, અત્યારે અત્યારે આવે 6 વાગ્યાના, કઈ પીને 7 વાગ્યાના આવે ઉઠલે આઈને બેસે, પછી 8 8 8 8 થાય લોબું લારી બારી. પણ લુગડું બુગડું નહીં, લુગડું બુગડું નહીં, એકલું જ આ પંચી એકલું જ. અત્યારે આ લુગડું પહેરતા નથી, ગહી જાય લુગડું, આ તો ફરી આવશે કે ચોમડી ફરી આવશે, આ તો ચોમડી ફરી આયા કરે ને, લુગડું ગહી જાય કે એક ચીકો બટાતો બધા વ્યાજે રૂપિયા લઈ આવે, પણ એને કપડાનો ખર્ચ કેટલો, 12 મહિને 12 કોના છે, આખા શરીર નો કપડાનો ખર્ચ 12 મહિને 12 મહિને 12 ચીકો ભટ્ટ. આપડે પેલું લાલ પેલું આવે છે ને અહીં પહેરવાનું, બસ એ તું પહેરી પહેલા છે લાલ પહેરવાનું આવે, આવડું મોટું નહીં, વન થર્ડ અને એક ટુકડો અહીં મીઠી લેવાનો. હા, બૂટ કે ચંપલ તો, ચંપલ તો સમજતા નથી કે જવાના, પણ બૂટ બૂટ કશું ના. તો આ ડ્રેસ ટીકા પર પહેરી નીકળે, લોકો કહે અમી પાસે ચીકા પડતો રૂપિયા દીઓ, અમારે કઈ જાય છે તલાવ પર, તલાવ થી આવે એટલે દિયે દી આવું, આ એડ્રેસ થઈ નીકળ્યા હોય અહીં લુગડું નીકળે. મરી ગયો છોકરો નતો તો દાટે રૂપિયા એમને રહે, અને લોકોએ લીધેલા કઈ આપ્યું નહીં, ના એમને બે ચીકો બટ મરી ગયો કે આ તો કઈ રીત છે, કઈ વાળા કરે મતા જાય લાગે, આ કઈ વાળા છે કે શું છે. પેલી બાજુ પેલો જટાશંકર પીન બસ તો થઈને ફરે, હે જટાશંકર કોઈ પીન બસ તો થઈને ફરે, જટાશંકર આપડે ગોર એરે બધા આપડે બધા એવું છે ને, યજમાન નથી બહુ સારી ને આવક બહુ ને, એટલે દારૂ દારૂ બરું પી નાખો, દારૂ ભર્યા કરે પટેક પટેક છે અમારો ગોર. ગોરાણી જાય શું લાવવાનું છે બા, મઠ થોડા લાવજો અને થોડું પેલું લાવજો અને તેલ લઈ આવજો, ફરણ લઈ આવજો, ગોરાણી ચાલે બાર શું કરે, શું કરે. આવું ઘરનું કામ ગોરાણીઓ કરે અરે ગોરાણી લાલચ થી પાસે કરે, પણ તેમાં પાડીદાર ને શું લાગે? બહમણ એટલે બહુ હોય, શું કે બહમણ એટલે બહુ હોય. ગોવાર નો અર્થ સમજ્યા નહી, ગોવાર એ જાણતા નથી. ગોરાણી એટલે ગૃહિણી, ગુરુણી, ગુરુણી ઉપરથી ગોરાણી થયેલું અને ગુરુ ઉપરથી ગોર થયું. તે આ ગોર ને ગોરે ગોરાણી ને બધું ખાઈ ગયા. તો પહેલાથી આપડે કહ્યું આ ગુરુ છે તો આપડે ગયા શું બોલે ચંદ્રકાંત દાદા શું કે ચંદ્રકાંત ના કહેતા ચંદરિયો ચંદરિયા કહેતા ચંદરિયા પેલા જતિયા બોલી આ તો આજે બોલાવે એ જરાશંકર જરા. પછી એ ના નીકળે આ પર બોલે આ ગોયડું નીકળતું ગોર ચૂર છે અને ઉઠી ગોરાણી સાથે કહેવાય છે ગૃહિણી તેને બધે ગૃહિણી તેને બધે ગોરાણી કહેવામાં આવે છે. ભાન જ નથી અને આવું તેલ બેલ લઈ આવે એટલે પછી ગોરાણી ની કિંમત એ શું છે? લાલતું થઈ ગયા ને બધી વાત કશો ધંધો નહીં, રોજગાર નહીં અને ચોરાશી કરવાની થાય તારે રવિવારે આ શનિવાર શુક્રવાર છે ને તે આજ રાત થી ખાવાનું બંધ કરે છે. રવિવારે જમવાનું હોય રવિવાર ચોરાશી હોય તો આજ રાત થી ઘરના બધા માણસે બંધ કરી દે જમવાનું. છોકરા થોડું ઘણું એ હોય તો આપે, પછી બીજા ઘરના મોટા મોટા માણસ બધે બંધ કરી દે. આજ રાત થી બંધ કરે આજ રાત, કાલે રાત દાડો અને પંદરે હવારે નહી એક વાગે દોઢ વાગે ગમે નિરાંત શ્લોકો બોલો બોલાવી અને ગમતી તે લાડુ મોદકા અને પીએ તે તળાવમાં 8-10 મૂકી દે નહી લોહી બોઈ લાલ રંગ થઈ જાય બીજો લખણ ને અપલખણ નહી બહુ. અને પછી જો કરી માતાજી નો ગરબા નોતા ને એટલે બ્રાહ્મણો માતાજી નો ગરબો બહુ સુંદર કરે મોટા મોટા પહેરી હોય ઉના તે બધે કેટલા હોય ખણ ખણ ખણ ખણ ખણ સારી કર્યું છે બધું પાંચ થી પછી પાંચ માણસ એવું થઈ જાય નિરાતે. અને પછી આ છે તે એ ભીમે લાડવા ખાધા લાડવા નીકળી વાત કે ચાલી લોકોને બીજો ઇન્ટરેસ્ટ નતો કે આવું ભીમ ની લાડવા ની વાત આવે. અગર ભીમે ગદા લઈને લોકો માર્યા તે બહુ બધું મુદા કરે એ બધું કશો સુધા ને અત્યારે બહુ સરસ થઈ ગયું છે. આ તો અત્યારે આ મનુષ્ય એડવાન્સ થયેલા છે શનિવાર રાવજીભાઈ પટેલ ને ત્યાં કુંજ સોસાયટી અલકાપુરી વડોદરા સવારે એ અમદાવાદ તો કામ જ થઈ જાય ને. અમારે એ નિરંતર જ્ઞાન આધારે, એ જ્ઞાન નિરંતર આધારે, જેવું ચિંતે તેવું થયું. માજી શું મજા છે કે તમને ભાઈ છે થોડુંક બાપો કરે, થોડુંક છોકરો કરે, એ તો કદી થતી ખરી રીતે બાપો નહીં કરતો, છોકરો નહીં, જુદી જાત ની નીકળી. ગીતા પ્રગતિ મજા આવે છે તે જોવા જાય તો કેફ કેફ ને કેફ. અને મનમાં જાણે તું આત્મા જાણી લીધો. આત્મા જાણ્યાનું અભિમાન આવે. અભિમાન આવે એટલે આત્મા જાણ્યો કેવી રીતે કહેવાય? ના ભાઈ, આત્મા જ નથી ને, આત્મા આત્મા નો પડછાયો જગતે જોયો નથી, જોયો નથી એમ કઉ છું. અને છતાં આત્મા જાણ્યાનું અભિમાન કરે. આત્મા પ્રાપ્તિ કરેલો અનુભૂતિ થઈ રહી છે, અનુભૂતિ થઈ એવું કે મારે કેવું પડે છે. કોને અનુભૂતિ તું કઉ છું તે તારે કહે છે? એકદમ આનંદ થઈ જાય છે તારે એમ લાગે છે કે આત્મા નો એ તો મન નો આનંદ. શું કહ્યું? મન નો આનંદ. ટેમ્પરરી હોય એ બધો આનંદ મન નો કહેવાય. શું? મન નો કહેવાય. આત્મા નો આનંદ તો કેવો ઠંડક આપે, નિરાકુરતા આપે. એવું વ્યાકુરતા થઈ જ હોય. કેવું? વ્યાકુરતા થાય જ. પણ અમે ભાન નહીં રહી, તમે કોને આવું શીખવાડેલું? કે અમારા ગુરુએ આવું કહેતા હતા. અમે ગુરુએ ખોટા બધા વાત ખોટી અનુભૂતિ આવી હોતી હોય અહીં અનુભૂતિ બેસી હોય તો આત્મા ચાર પ્રાપ્ત કરશો. આને જ આત્મા મારી લીધું, પિત્તર ને પિત્તર હોય મારી લીધું અને પછી પિત્તર ને ઘરમાં મૂકી રાખ્યું. પણ વેચવા જશો તો ખબર પડશે ચાર વાળી આત્મા આવે. ઘરમાં રાખી મળશે તો અમારી જયારે શાંતિ રહે છે, પણ વેચવા જાય ને ખબર પડે ને પૈસો ના આવે. હા, ચાર વાળા ના આવે. જય શાસ્ત્ર માં આત્મા હોય નહીં. ધીસ ઇઝ નોટ ધેટ ગુડ, ધીસ ઇઝ નોટ ધેટ ગુડ. હમણાં દાદા ઇલસ્ટ્રેટર વીકલી માં આ વખત હું ઇલસ્ટ્રેટર વીકલી છે એમાં એક આર્ટિકલ આવ્યો છે. તે નિર્મળા દેવી કરીને એક બાઈ છે, એને લખ્યું છે. ઉજળ ગામ છે એમાં એ બે પ્રધાન થઈને બેઠા છે. આ મોટા મોટું ઝાડ કે સારી જાય બધું પોલમ પોલ. લોકો ના હાથમાં પડી જ નથી, વેપારની જ પડી. પોતે જાતે લખ્યા પછી આઈ એમ ગોડ. હા, એવું લખ્યું છે. આઈ એમ ગોડ એટલે કે માતાજી, માતાજી અને પછી ફોટા આપેલા છે. શરીર ની અંદર નું જ બધું ક્રિયાઓ બધી કરવાની. આમાં જ્ઞાન ની પરિસીમા એ તો પામવાનો જ નહીં ને યોગી. યોગી જો જ્ઞાન ને ના પામે તો પછી યોગી મોક્ષ માં ના જઈ ના જઈ શકે. પણ એ યોગની જે એટલી મર્યાદા છે એની અંદર જ રહ્યા કરે. મર્યાદા? હા, એથી આગળ તો ના જ જાય ને. એટલે એના બે રસ્તા જ જુદા જ. એવું માને છે કે અમે મોક્ષ માં જઈએ. યોગી પેલા યોગી જતા હતા, રસ્તો જાણતા હતા, આગળ માર્ગ મળી આવતો હતો. આ યોગ તો શેના માટે કરવાનો છે? કે આ સંસારમાં મનને મનનો સાંત્વન માટે, મનની સમાધાન માટે, ચિત્તનું ઠેકાણું રહે, એકાગ્રતા ચિત્ત શુદ્ધિ માટે, એના માટે યોગ કરવાનો છે. એટલા માટે યોગ કરવા. અને આ જગત સાથે આ સંસાર યજ્ઞ કરીને કર્યા કરે સિદ્ધિ, સમજો ને. બીજા બીજા રસ્તે કરે, પેલા પેલા રસ્તે કરે, એમ કરીને પછી આગળ માર્ગ ફેગો થઈ જાય છે. યોગ નો એવું અહીં આગળ છે. યોગ વાળા ભેગો થઈ જાય, પેલા વાળા સંગ થાય, બધા ભેગો થઈ જાય, સંગ થાય, સંગ થાય. એટલે એમનો આ ભૂલ કોણ ભાગે? અહીં આવે તો હું એમને પોતાને સમજાવું કે ભાઈ હું તમને વાત પૂછું એ તમે પોતે જ સમજો. એમ તમારી પોતાની મેસેજ તમે પાસ નાપાસ કરો, મારે કઈ પાસ નાપાસ કરો નથી. પોતે જ પછી કે ભાઈ નાપાસ છું, જો એના ન્યાયથી જ એની પાસે જ ન્યાય કરે. મારો આપણે શું ન્યાય કરી? કોકરામાં પુણ્ય એટલી જાગેદાર આવે ને એમનું સીધા આવે. એટલી તારે પુણ્ય જાગી હોય તારે એમને એને મુલાકાત થાય. પણ એટલો અહંકાર વિસરેલો હોય તો આવે નહીં. આવે જ નહીં અહંકાર. એને માંડી લીધું કે બધું આ બધું આ છે. હા, એ વખતે અહીંયા આવ્યો હોય તો અમે જઈએ. પહેલા અમને માટે નહીં, અમે જઈએ. શું તમને અહંકાર નહીં ને એટલે અમે જઈએ. કોઈ ક્યાંક અહીંયા આવશો તો આપણે અને એમને તો બોલાવીએ, તેડવા જઈએ. ના, મારે કશું કામ નથી કે છે. પ્રતિકૂળ લાગે જીવન દ્રષ્ટિ એવી છે. પ્રતિકૂળ લાગે જે અનુકૂળ છે તે પ્રતિકૂળ લાગે. જઈએ જઈને પેલા કોઈ બોલ્યા મારા હાથમાં પાપી છે પેલા બોલ્યા? બ્રધર બેઠા હોય, ફાધર બેઠા હોય તો બધાને કહેતો ઓછું બેલું, બધાને એ બેના માં ઓછું બેલું. પછી મને ભળ્યા લોકો ભળ્યા, તારા બાપા એને એને ભાઈએ શું ભૂલ કરી છે? આ રીતે કરે છે. આ પેલા લોકોને અન્યાય ના થાય કે એમના બાપના વધારે મૂકે છે. જો એ દ્રષ્ટિ ના પકડે છે. નોર્મલમાંથી આવું ત્યાં આત્માની અનુભૂતિ હોય. દેહાધ્યાસ જે હિન્દુસ્તાનમાં કોળીઓ દેવું લઈને ખોલશે દેહાધ્યાસ માણે કરે. દીવો લઈને ખોર ખોર કરશે ગુફામાં. ગુફામાં તો હોય જ નહીં, ગુફામાં તો કશું હોય નહીં. ગુફામાં બાવા બાવા પડી રહે છે, તપ કર્યા કરે. શું કહું? તપ કર્યા કરે. ગુફામાં જ્ઞાન ના હોય. દેહાધ્યાસ એના ગયેલો હોય તારે આપણે ઘણું કઈ અનુભૂતિ છે. અનુભૂતિ ના હોય. દેહાધ્યાસ ગયેલો હોય તેને શિશુ ગયેલું હોય, અહંકાર મમતા દેવ ગયેલું હોય. તારા દેહાધ્યાસ ગયો કેવાય તે અમુક અવશે, પણ હા સર્વા અંશે નહી. અહંકાર મમતા અહંકાર ઓછા કરેલા દેખાશે માણસો, પણ મમતા કોઈની ઘટે નથી. એ રાજે જમણ બમણ આવ્યું ને તે આગળ બધા તમે જુઓ તો એનો એ મહારાજ હોય ગમે તે હોય. અને પોતાની થાળીનું રક્ષણ કેવું લાવન બીજાને આપી દઈએ બધા એને કેમ કેવાય? એને દેહાધ્યાસ એ દેહાધ્યાસ સિપાહ નીકળે કેવી રીતે? આપણું વિજ્ઞાન તો બહુ ઊંચી જાતનું વિજ્ઞાન છે આપણે હિન્દુસ્તાન નું, આત્મા અનાત્મા નું વિજ્ઞાન, તે તીર્થંકર નું જ્ઞાન તો બહુ ઊંચું. ચોવીસ ભગવાન કે છે તો એ તીર્થંકરો રાત બધું રૂપકો મૂકાશું. શું કહ્યું? પોતાના વાડા ચલાવતા કોઈને, કોઈને બીજી કરી પડી નથી. પોતાના વાડામાંથી એક પણ ઘેટું જતું ના રહે. વાડામ કોને પૂરે? એકલું જતું ના રહે એની અંદર દેખાઈ રાખવાની. શું અત્યારે સારું થયું? વાડા બાડા બધા સુધી ગયા, કોઈ બાપો વાવડાનો માલિક જ કોઈ રહ્યો નહીં. શું? અને માલિક છે તે બધા બરકત વગર ના છે, કઈ પુણ્ય થી ચાલે છે. બાકી કોઈને બે શબ્દ બોલતા વ્યાખ્યા નહીં નહીં બોલતા આવડતું. આ જગત બિલકુલ સરળ છે, તેને ઘૂસ્યું છે બધું લોકોએ. શું કર્યું? બિલકુલ સરળ, કોઈ બાપો છે જ નહીં ઉપર. તમે જ છો જે તો પેલો છે અસ્તિત્વ કર્યું એનું મોક્ષ ના હોય. જ્યાં ભગવાન હોય ત્યાં મોક્ષ ના હોય, મોક્ષ હોય તો ભગવાન ના હોય. ભગવાન જો કરી બનાવનાર હોય દુનિયાનો ત્યાં મોક્ષ હોય જ નહીં. કારણ કે કાયમ ઉપરી થયો ને, અને ઉપરી થયો એ મોક્ષ કહેવાય નહીં. આ તો 13 વર્ષે જવાબ આપતો હતો મહારાજ કે ભગવાન મને મોક્ષ લઈ જાય. મહારાજ જોઈતો નહીં એ ભગવાન મોક્ષ લઈ જાય. મારી બે હાડ પાસે ઘણી વાર એને ઓળખો મહારાજ ઉઠી રીતે કે છે મેલ તાર ઘેર. એના કરતા અમારે ઘેર શું ખોટું હતું? ભજીયા તો બને હાલે, વડા છે ભજીયા છે બધું બની હાલે. હવે મોક્ષ ને શું કરો? મોક્ષ તો કેવું? ઉપરી ના હોય, અંડર હેન્ડ ના હોય, બોસ ના હોય, અંડર હેન્ડ ના હોય, એમનો મોક્ષ કહેવાય. આવો મોક્ષ તો ઉપરી, એ એકલો જ ઉપરી હું એવો કોને પેટે જન્મ્યો? તું એકલો ઉપરી એવું કોણ? તારા મા બાપા આવ્યા પહેલેથી, તું એકલો જન્મ્યો ક્યાંથી? પણ આ દુકાન મગજમાં ચાલે ને, કશું ભાન જ નથી જગત ને. અધ્યાત્મ સભા થી ભાન જ નથી. આજે નહી લાખો વર્ષો ઉપર નતું ભાન. આ ગમે પાંચ ઇન્દ્રિયો ખાવા પીવા આમાં, આ તો કોક ફરો પ્રગટ થાય. હવે સચિદાન છે ને, મહાન મહાન પદ ભોગવ્યા છે, તોય પણ એનું ભિખારી પણ મટ્યું નથી. પછી ગરીબ નતા જન્મ થયો, હાય હોશ હાય હોશ હાય હોશ. જો ટાકે માગી આવે, બબે ભીડા માગી આવે, બે ભીડા આવે ભાઈ, બે ભીડા આવે માગીને ખાવાનું. આ ભિખારી પણ જીવનું જતું નથી. સંજોગો મૂક્યો પણ ભિખારી ભિખારી. પરમાત્મા પોતે પરમાત્મા પણ ડબાઈ ગયું. આ કઈ જેવી તે મિલકત ડબી રહી છે? તમને નહીં લાગતું પરમાત્મા જય સચિદાન આવે નહી આવે. પ્રેમ હોય તો ડખો થાય. પૂર્વ ભાવ નો પ્રેમ છે તો ડખો થાય, વધારે પડતો પ્રેમ ને તો ડખો થાય જ ને. ડખા નું સ્વરૂપ એ છે. કયું પદ છે બોલાવે છે? સમજાય તો તું એને લઉં જ નહીં. મફત આવે તો તું ના લઉં. હવે આપડે હોનું તો એ કોક ને પહોંચે તો સારું, એવી દ્રષ્ટિ આપડી. કેવી લેવા આવે પાછો જાય તો આપડી જ ભૂલ છે ને. લેવા આવે પાછો જાય તો આપડે ગણે કે ઘરાક ને વેપારી વેપાર.